શીખવાડે ને ત્યારે મારે ક્યાંક જવાનું થયું તો આજે રોજ રાજા તરફ નથી એટલે આ તો સ્ટેન્ડ ઉપર આવશે ને આ તો ખાલી એમના શીખવાડવા માટે આવું પડે પછી તો સ્ટેન્ડ ઉપર જ આવશે.